શ્રીમદ્ ભાગવત ચોથો સ્કંદ 26મો અધ્યાય. રાજા પુરંજનનું શિકાર ખેલવા વનમાં જવું અને રાણીનું ક્રુદ્ધ થવું. શ્રી નારદજી કહે છે, હે રાજન, એક દિવસ રાજા પુરંજન પોતાનું વિશાળ ધનુષ્ય, સોનાનું કવચ અને અક્ષય ભાથો ધારણ કરીને પોતાના 11મા સેનાપતિ સાથે 5 ઘોડાઓવાળા શીઘ્રગામી રથમાં બેસીને પંચપ્રસ્થ નામના વનમાં ગયું. તે રથમાં 2 ઈર્ષાદંડ બંબુ, 2 પૈડા, 1 ધરી, 3 ધ્વજદંડ, 5 દોરીઓ, 1 લગામ, 1 સારથી, 1 બેઠક, 2 ધૂસરી એટલે કુબર, 5 આયુધ અને 7 આવરણ હતા. તે 5 પ્રકારની ચાલે ચાલતો હતો તથા તેનો બધો સાજ શણગાર સોનેરી હતો. જોકે રાજા માટે પોતાની પ્રિયાને શણવાર પણ છોડવી મુશ્કેલ હતું, પણ તેને તે દિવસે શિકારનો એવો શોખ જાગ્યો કે તેની પણ પરવા નહીં કરીને ભારે ગર્વપૂર્વક ધનુષ્ય બાણ ચડાવીને શિકાર કરવા લાગ્યો. તે સમયે આસુરી વૃત્તિ વધી જવાને કારણે તેનું ચિત્ત ઘણું કઠોર અને ક્રૂર દયાશૂન્ય થઈ ગયું હતું. તેથી તેણે પોતાના તીક્ષ્ણ બાણોથી ઘણા બધા નિર્દોષ જંગલી પશુઓનો વધ કરી નાખ્યો. જો રાજાની માંસમાં અત્યંત આસક્તિ હોય તો પણ તેણે કેવળ શાસ્ત્રોમાં બતાવેલા કર્મો કરવા માટે વનમાં જઈને જરૂરિયાત મુજબ અનિષિદ્ધ પશુઓનો વધ કરવો, વ્યર્થ પશુહિંસા કરવી નહીં. શાસ્ત્ર આ પ્રમાણે ઉચ્છખલ ઉદ્ધત પ્રવૃત્તિને નિયંત્રિત કરે છે. આ વાત જીવની જન્મ જન્માંતરથી ચાલી આવેલી હિંસા પ્રવૃત્તિ પર નિયંત્રણ કરવા માટે જ આ પ્રમાણે કહેવામાં આવી છે. શાસ્ત્ર અહિંસાનો જ સંદેશ આપે છે. હે રાજન, જે વિદ્વાન આ પ્રમાણે શાસ્ત્ર નિયમ કર્મોનું આચરણ કરે છે તે તેવા કર્મોના અનુષ્ઠાનથી પ્રાપ્ત થતા જ્ઞાનના કારણભૂત કર્મોથી લેપાતો નથી. અન્યથા મનમાન્ય કર્મ કરવાથી મનુષ્ય અભિમાનને વશીભૂત થઈને કર્મમાં બંધાઈ જાય છે તથા ગુણોના પ્રવાહરૂપ સંસારના ચકરાવામાં ફસાઈને વિવેક બુદ્ધિનો નાશ થઈ જવાથી આધમ યોનિઓમાં જન્મ લે છે. પુરંજનના જાત જાતના પૂખડાવાળા બાણોથી છિન્ન ભિન્ન થઈને અનેક જીવો પ્રાણીઓ ઘણા કષ્ટ સાથે પ્રાણ છોડવા લાગ્યા. તેનો નિર્દયતાપૂર્વકનો તે જીવ સંહાર જોઈને બધા જ દયાળુ મનુષ્યો ઘણા દુઃખી થયા. તેઓ તેને સહી શક્યા નહીં. આ પ્રમાણે ત્યાં સસલા, સુંવર, આખલા, નીલગાયો, કાળિયાર, મૃગો, સાહુડી તથા બીજા પણ ઘણા બધા નિર્દોષ પશુઓનો વધ કરતો રાજા પુરંજન ઘણો થાકી ગયો. ત્યારે તે ભૂખ તરસને લીધે અત્યંત શિથિલ થઈને વનમાંથી પાછો ફરીને રાજમહેલમાં આવ્યો. ત્યાં તેણે યથાયોગ્ય રીતે સ્નાન અને ભોજનથી પરવારીને થોડો વિશ્રામ કરીને થાક દૂર કર્યો. પછી ગંધ, ચંદન, માળા વગેરેથી સુસજ્જિત થઈને તેણે બધા અંગો પર સુંદર સુંદર આભૂષણો પહેર્યા. ત્યારે તેને પોતાની પ્રિયાનું સ્મરણ થઈ આવ્યું. તે ભોજન વગેરેથી તૃપ્ત થઈને હૃદયમાં આનંદ પામીને મદથી ઉન્મત અને કામથી વ્યતીત થઈને પોતાની સુંદરી પત્નીને ખોળવા લાગ્યો, પરંતુ તેને તે ક્યાંય પણ દેખાઈ નહીં. હે પ્રાચીન બર્ષ, ત્યારે તે ચિત્તમાં થોડો ઉદાસ થયો અને તેણે અંતઃપુરની સ્ત્રીઓને પૂછ્યું, સુંદરીઓ, પોતાની સ્વામીની સહિત તમે સર્વે પહેલાંની જેમ જેમ જ કુશળતો છો ને, એવું શું કારણ છે કે આજે આ ધર આ ઘરની સંપત્તિ પહેલાંના જેવી સોહામણી જણાતી નથી? ઘરમાં માતા અથવા પતિપરાયણ પત્ની ન હોય તો તે ઘર પૈડા વગરના રથ જેવું થઈ જાય છે. પછી તેમાં કયો બુદ્ધિમાન દીન મનુષ્યની જેમ રહેવાનું પસંદ કરશે? તો કહો કે સુંદરી ક્યાં છે કે જે દુઃખ સમુદ્રમાં ડૂબતી મારી વિવેક બુદ્ધિને ડગલે ને પગલે જાગ્રત કરીને મને તે સંકટોમાંથી ઉગારી લે છે? સ્ત્રીઓએ કહ્યું, હે નરપતિ, ખબર નહીં આજે તમારી પ્રિયાએ શું ધાર્યું છે. હે શત્રુદમન, જુઓ તેઓ પાથરણા વિના જ જમીન પર જ સૂતા પડેલા છે. શ્રી નારદજી કહે છે, હે રાજન, તે સ્ત્રીના સંગને લીધે રાજા પુરંજનનો વિવેક નષ્ટ થઈ ચૂક્યો હતો, તેથી પોતાની રાણીને જમીન પર અસ્તવ્યસ્ત પડેલી જોઈને તે અત્યંત વ્યાકુળ થઈ ગયો. તેણે દુઃખી હૃદયે મધુર વચનોથી તેને ઘણી સમજાવી, પરંતુ તેને પોતાની પ્રેયસીમાં પોતાના પ્રત્યેના પ્રણય કોપનું કોઈ ચિહ્ન દેખાયું નહીં. પુરંજન મનાવવામાં પણ ઘણો ચતુર હતો, તેથી તેણે તેને ધીરે ધીરે મનાવવાનું શરૂ કર્યું. તેણે પહેલાં તેના ચરણ સ્પર્શ કર્યો અને પછી ખોળામાં બેસાડીને ખૂબ વહાલથી કહેવા લાગ્યો. પુરંજન બોલ્યો, હે સુંદરી, તે સેવકો તો નક્કી ઘણા અભાગ્યા છે કે જેમના વડે અપરાધ થવા છતાં પણ સ્વામી તેમને પોતાના સમજીને શિક્ષા માટે યોગ્ય દંડ આપતા નથી. સેવકને આપવામાં આવેલો સ્વામીનો દંડ તો તેના પરનો મોટો અનુગ્રહ જ હોય છે. જેઓ મૂર્ખ છે તેમને ક્રોધને કારણે પોતાના હિતકારી સ્વામીએ કરેલા તે ઉપકારનો ખ્યાલ આવતો નથી. સુંદર દંત પંક્તિ અને મનોહર ભવાથી શોભતી હે મનસ્વીની, હવે આ ક્રોધ દૂર કર અને એકવાર મને પોતાનો સમજીને પ્રણય ભાર અને શરમથી ઝૂકેલું તેમજ મધુર સ્મિતમય દ્રષ્ટિથી સુશોભિત પોતાનું મુખડું બતાવ. અહો, ભ્રમર પંકિત જેવી શામ કેશ લટો, ઉન્નત નાક અને સુમધુર વાણીને કારણે તારું મુખાર વિંદ કેવું મનમોહક જણાય છે. હે વીરપત્ની, જો કોઈ બીજાએ તારો કોઈ અપરાધ કર્યો હોય તો તે બતાવો. જો તે અપરાધ બ્રાહ્મણ કુળનો નહીં હોય તો હું તેને અત્યારે જ દંડ આપું છું. મને તો ભગવાનના ભક્તો સિવાય ત્રણેય લોકમાં અથવા તેની બહાર પણ એવું કોઈ દેખાતું નથી કે જે તારો અપરાધ કરીને નિર્ભયતાથી તને અને નિર્ભયતાથી અને આનંદપૂર્વક રહી શકે. હે પ્રિયા, મેં આજ સુધી તારો મુખ ચાંદલા વિનાનું, ઉદાસ, કરમાયેલું, ક્રોધને કારણે બિહામણું, તેજ વિનાનું અને પ્રેમરહિત ક્યારેય જોયું નથી. તારા સુંદર સ્તનોને પણ શોકના આંસુઓથી વિંજાયેલા તથા પાકેલા ગિલોડા જેવા અધરોને પણ સ્નિગ્ધ કેસરની લાલીમાં વિનાના ક્યારેય જોયા નથી. હું વ્યસનને લીધે તને પૂછ્યા વિના જ શિકાર ખેલવા ચાલ્યો ગયો, તેથી અવશ્ય તારો અપરાધી છું. તો પણ પોતાનું સમજીને તું મારા પર પ્રસન્ન થઈ જા, કેમ કે કામદેવના વિષમ બાણોથી અધીર થઈને જે હંમેશા પોતાને આધીન રહે છે, તેવા પોતાના પ્રિય પતિનું ઉચિત કાર્ય માટે ભલા કઈ કામીની સ્વીકાર કરતી નથી. ચોથા સ્કંદ અંતર્ગત પુરંજન ઉપાખ્યાન માનો 26મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જય.